શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 58મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, શૂન્યક નામના પ્રાણાયામને બુદ્ધિમાન યોગીઓએ શ્રેષ્ઠ માનેલો છે. એ નિર્વાસનિક ચિત્તવાળા યોગી પુરુષના હૃદયમાં જ સિદ્ધ થાય છે. ત્યારે પ્રાણ, અપાન આદિક 10 પ્રકારના વાયુઓ હૃદયાદિક પોતપોતાના સ્થાનના અવકાશ પ્રદેશમાં નિશ્ચળતા પામે છે. તે સમયે યોગીની જાગ્રત અવસ્થા પણ સુષુપ્તિ જેવી થઈ જાય છે. દેહમાં નિશ્ચળતા થઈ જાય છે અને અંતઃકરણમાં નાદનું શ્રવણ થાય છે. તે કેવું હોય છે તે કહીએ છીએ. યોગી પ્રથમ વીણાના ધ્વનિ જેવો સૂક્ષ્મ ધ્વનિ સાંભળે છે, પછી અંતઃકરણને વિશે જાગ્રતના જેવો પ્રબોધ થાય છે, પછી અનુક્રમે વાંસળી, મૃદંગ, શંખ, દુંદુભી, ભેરી અને અનેક વાજિંત્રના નાદ જેવો નાદ સંભળાય છે, પછી મેઘ જેવા અનેક પ્રકારના મહાનાદોનું શ્રવણ કરી અતિશય પ્રબુદ્ધ દશાને પામેલો યોગી પોતાના હૃદય કમળમાં પ્રકાશના પુંજને નિહાળે છે. પછી જીવોના સ્થૂળાદિ 3 દેહોમાં અને વૈરાજ પુરુષના વિરાટાદિ 3 દેહોમાં શ્વાસોચ્છ્વાસ સ્વરૂપે રહેલા પ્રણવને પોતાના હૃદયમાં નિહાળે છે. હે મુનિ, આ લોકમાં યોગીઓ પ્રણવની પ્રાપ્તિ માટે આળસનો ત્યાગ કરી નિરંતર એક એક શ્વાસ પ્રત્યે અષ્ટાક્ષર મહામંત્ર જપવાનો અભ્યાસ કરે છે. પ્રણવના દર્શન પૂર્વે જે આકાશની પેઠે અનંત અપાર છે તથા જેને નાદ બ્રહ્મ કહે છે, એવા મહા ઉજ્જવળ તેજરાશિને યોગી પુરુષ સાક્ષાત નિહાળે છે. તે સમયે અગ્નિમાંથી ઉદ્ભવતા તણખાઓની પેઠે તે તેજના રાશિમાંથી ચારે બાજુથી સૂર્યના બિંબ સરખા અનંત તેજના મંડળો નીકળે છે. તેને પણ યોગી જુએ છે અને તે તેજના રાશિમાંથી નીકળતા તેજોમય, ઉજ્જવળ અને નાદરૂપ એવા પ્રણવનો યોગી સાક્ષાત્કાર કરે છે. હે મુનિ, એ દૃષ્ટાંતથી ફરી તમને સમજાવું છું. તે યોગી તેજો રાશિમાં તેજના ચક્રાવા જેવી કાંતિવાળા અનેક પ્રણવના ધ્વનિઓને ઉત્પન્ન થતા અને લય થતા નિહાળે છે. જેવી રીતે સમુદ્રમાં મહાતરંગ ઉઠે છે અને મેઘમાં વીજળીના ચમકારા ઉત્પન્ન થાય છે ને લય પામે છે, તેવી રીતે પ્રણવના ધ્વનિઓ તેજો રાશિમાં ઉત્પન્ન થાય છે અને લય પામે છે. તેને યોગી નિહાળે છે. પછી યોગીએ પોતે પૂર્વે જે સાંભળ્યા હતા એવા વેણુ આદિકના ધ્વનિઓ આ નાદાત્મક પ્રણવના મહાનાદમાં તિરોધાન પામે છે. આ પ્રણવનું મહાત્મ્ય ચારે વેદોમાં બહુ પ્રકારે કહેલું છે. તે મહાત્મ્યનો સાર સાર ગ્રહણ કરી અમે તમને સંક્ષેપથી સંભળાવીએ છીએ. હે મુનિ, આ લોકમાં જે કાંઈ વાંગમય રહેલું છે તેનું કારણ આ પ્રણવ છે એમ તમે જાણો. તેથી તે ઓંકાર બીજરૂપ અને સનાતન છે. પ્રણવની અકાર, ઉકાર, મકાર અને અર્ધમાત્રિકા એમ 4 માત્રાઓ કહેલ છે. તે વિરાટાદિ સર્વેની વાણીના એક આધારપણે માનેલી છે. તેમાં વૈરાજ પુરુષનું બ્રહ્માંડાકાર શરીર, વૈશ્વાનર નામના વિરાટના અભિમાની દેવ વિષ્ણુ અને વિશ્વનો સ્થિતિકાળ આ 3 અકારનો આશ્રય કરીને રહેલા છે. હિરણ્ય ગર્ભનું સૂત્રાત્મક શરીર, તેના અભિમાની દેવ બ્રહ્મા અને સૃષ્ટિકાળ આ 3 ઉકારનો આશ્રય કરીને રહેલા છે. ઈશ્વરનું અવ્યાકૃત શરીર, તેના અભિમાની દેવ શિવજી અને જગતનો પ્રલયકાળ આ 3 મકારનો આશ્રય કરીને રહેલા છે. ચિદાકાશ, અક્ષર બ્રહ્મા અને તુર્ય નામના શ્રી વાસુદેવ આ 3 અર્ધમાત્રિકાનો આશ્રય કરીને રહ્યા છે. આ રીતે અકારાદિ 52 વર્ણની માતૃકાઓ ભૂહુ અર્થાત 7 વ્યાહૃતિએ સહિત વેદો, શિક્ષાદિ વેદના છ અંગો અને બીજું જે કાંઈ પણ વાંગમય જગત રહ્યું છે તે સર્વેનું મૂળ પ્રણવ છે. આ રીતે પ્રસંગોપાત પ્રણવનું મહાત્મ્ય કહ્યું. હવે યોગીને થયેલા પ્રણવ દર્શનનો ચાલુ પ્રસંગ કહીએ છીએ. પ્રણવનો સાક્ષાત્કાર થયા પછી પ્રણવના તેજથી સમગ્ર અવકાશ વ્યાપ્ત થાય છે. તેને નિહાળી યોગી સર્વોત્તમ આનંદને પામે છે. તે યોગી પ્રણવના માધ્યમથી મહાશૂન્યાદિ ભૂમિકાને ઉલ્લંઘી નાદની ઉત્પત્તિના સ્થાનભૂત શ્રી નારાયણ ભગવાનને પામે છે. કાર્યકારણરૂપ સર્વપ્રકારનો નાદ જે વાસુદેવ નારાયણના શરીરથી પ્રાદુર્ભાવ પામે છે તે શ્રી વાસુદેવ નારાયણને યોગી પોતાના હૃદયમાં સાક્ષાત નિહાળે છે. આ રીતે ભગવાનના દર્શનથી યોગી આ લોકમાં કૃતકૃત્ય થાય છે તેમાં કોઈ સંશય નથી. અને તે ભગવાનની પ્રસન્નતાથી એ યોગી ભગવાનના અક્ષર બ્રહ્મ નામના સર્વોત્કૃષ્ટ ધામને પામે છે. હે મુનિ, શૂન્યક પ્રાણાયામથી સિદ્ધ થતી જે આ સ્થિતિ દર્શાવી તે સ્થિતિને સમાધિ તત્વને જાણતા પુરુષો સહજ સમાધિ કહે છે. આવો સહજ સમાધિવાળો યોગી આ સ્થૂળ દેહમાં હોવા છતાં પણ હંમેશા સાક્ષીની જેમ વર્તે છે અને આત્યંતિક લયવાળી સ્થિતિને પામી નિદ્રારહિત વર્તે છે. અર્થાત હંમેશા બ્રહ્મરૂપે રહી પરબ્રહ્મનું દર્શન કર્યા કરે છે. આ શૂન્યક પ્રાણાયામ સર્વલોકોથી સાધી શકાતો નથી. એક જન્મના પ્રગટેલા સુકૃતથી પણ પ્રાપ્ત થઈ શકતો નથી. પરંતુ અનેક જન્મોના ઉદ્ભવેલા પુણ્યકર્મોના સંચયથી જે યોગીનું ચિત્ત સમસ્ત વાસનાઓથી રહિત થાય છે, હે મુનિ, તેવા યોગી પુરુષને શતશાસ્ત્રના શ્રવણ કે અભ્યાસ વિના, સત્સંગના યોગ વિના પણ શૂન્ય પ્રાણાયામથી પ્રાપ્ત થતી સ્થિતિ કેવળ શ્રી વાસુદેવ નારાયણ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થાય છે. હે મુનિ, આ સર્વે સિદ્ધિ જે રીતે પૂર્વે ઋષભદેવના પુત્રોની મધ્યે નવ યોગેશ્વરોને પ્રાપ્ત થઈ હતી તે જ રીતે આ યોગી પણ ભગવાનની ઈચ્છાથી બાલ્યાવસ્થામાં જ અક્ષર બ્રહ્મની સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ કરે છે ને તેમાં સાક્ષાત શ્રી વાસુદેવ નારાયણનું દર્શન પણ કરે છે. તે નવયોગેશ્વર એવા કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ ઋષભદેવના પુત્રો બાલ્યાવસ્થામાં જ બ્રહ્મરૂપ પોતાના આત્માનું અને પરબ્રહ્મ એવા પરમાત્માનું દર્શન પામી યોગના પારંગત સિદ્ધ પુરુષો થયા હતા. હે મુનિ, પૃથ્વી પર અત્યારે પણ જે કોઈ તેવા સિદ્ધ પુરુષો છે તેઓ પણ સાક્ષાત નારાયણની ઈચ્છાથી તત્કાળ આવી સ્થિતિને પામ્યા છે ને પામે છે. હે સદબુદ્ધિવાળા મુનિ, ચિત્તને નિર્વાસનિક કર્યા વિના શૂન્યક પ્રાણાયામની સિદ્ધિને માટે બીજા કોઈ ઉપાય છે જ નહીં. કારણ કે નિર્વાસનિક ચિત્તવાળા પુરુષોના હૃદયમાં પૂરક વગેરે પ્રાણાયામની ક્રિયાઓ કર્યા વિના પણ શૂન્યક પ્રાણાયામની સિદ્ધિ સહજભાવે એકાએક સિદ્ધ થાય છે. હે મુનિ, આ પ્રમાણે અમે તમને પ્રાણાયામનો વિધિ કહ્યો. યોગ વિશારદ પુરુષો આ પ્રાણના નિરોધને સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારનો કહે છે. તેમાં પૂરક, રેચક અને કુંભક દ્વારા થતો પ્રાણનિરોધ સામાન્ય નામથી અને શૂન્યકથી થતો પ્રાણનિરોધ વિશેષ નામથી કહ્યો છે. હે મુનિ, આ લોકમાં જે પુરુષો ધીરજથી યુક્ત થઈ યોગ સિદ્ધ પુરુષે દર્શાવેલા માર્ગથી પ્રાણાયામનો અભ્યાસ કરે છે તે પુરુષનું અતિશય ચંચળ તથા પોતાના મોક્ષના ઉપાયમાં તત્પર થઈને વર્તતા પુરુષનું શત્રુભૂત મન પણ તત્કાળ નિશ્ચળ ભાવને પામે છે તેમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ શૂન્યક પ્રાણાયામના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 58મો અધ્યાય પૂર્ણ થયો.